એમાં આપણને એમ લાગે કે આ તો ઉપયોગ ચૂકી ના ઊંધે રસ્તે દાયા તો ઉપયોગ ચૂક્યા બદલ પછી કેવું ઉપયોગ ચૂક્યા બદલ ઉપયોગ ચૂક્યા બદલ હા ઉપયોગ ચૂક્યા બદલ દાદા રાગ છોડીને ટાઈમ વેસ્ટ ઓફ ટાઈમ એનર્જી કર્યો ને કેવું બધા એ નહીં કરે ચાલતી એ બધા એક રેડી છે ને હા એને નુકસાન નથી એ કરતા રીતે બાકી છે હા એટલે લેટ ગો કર્યો તો પણ જેને જેને ઉપયોગમાં બહુ રહ્યો હોય ત્યારે ઉપયોગ શું કહેવાય એ તો બધા જેમ કે સ્પેશિયલ સર્વિસ વાળા લોકો હોય જે સ્પેશિયલ સર્વિસ વાળા નો ગ્રહ લઈને આવ્યા હોય એ લોકોનો તો ઉપયોગ એનું જમા પડે કેટલું બધું થાય જેનું જે લોકો ધારો કે એમ કે સત્કર્મ જ કરવા આવ્યા હોય તેમ કે અને જેમ કે સમાજની સેવા જ કરે છે અને પુણ્ય જ બાદ કરે છે એવા લોકો હોય છે હા તે એ લોકોનું તો કરી થાય એટલી બધી વધી જાય ને તે તો મોક્ષના માર્ગમાંથી ચૂકી જાય એ બધા ઉપયોગ ચૂકી જાય બધો હા એટલે એને તો પછી ત્યાં ઉપર જવું પડે ને એને પ્રતિબંધ કરવું પડે ને આપણા ઉપયોગ ચૂક્યા તે કમાન આવે ને પ્રતિક્રમણ જ્યાં જ્યાં ખુશતું હોય ત્યાં જ કરે છે તમને ત્યાં ખુશ હોય તો કાઢી નાખ્યું હોય એમને પ્રતિક્રમણ જુદા જુદા એમાં કઈ બહુ ઊંડા ઉતરવા જેવું નહીં દરેક માણસે જુદા જુદા હોય એને કે અનાચાર થાય એવા કે મને બધો આગળ છે તે એક પ્રતિબળ કરવા પડે પ્રતિક્રમણ જ્યાં ખૂટે નહીં આપણે દરેક માસ જુદા જુદા હોય દરેક માસ મારે હોય મારા જુદી જાતના હોય તમારા આટલા બધા મારા પ્રતિક્રમણ કરવાનું તમને અસર દેખાય નહીં એટલે એ બુદ્ધિ થી ભૂલ જડે નહીં આમના ભૂલ ના જડે પણ બુદ્ધિ થી ના જડે એટલે સૂક્ષ્મ સૂક્ષ્મ તર અને સૂક્ષ્મ તર હોય એ અમારે પ્રતિક્રમણ કરવું પડે અમારે તો ઉપયોગ શીખ્યા ના બદલ પ્રતિક્રમણ કરવું પડે શું થાય ઉપયોગ શીખ્યા હા તે ઉપયોગ શીખ્યા મારે પુહાય નહીં જ્યાં સુધી અમારે સાહજિકતા હોય ત્યાં સુધી અમારે પ્રતિક્રમણ ના હોય શું કહ્યું સાહજિકતામાં પ્રતિક્રમણ તમારે નહીં કરવું પડે માણસો ને તમારી અને અમારા વચ્ચે ગેપ છે અંતર મોટું છે તો જ્ઞાન નું અને એનું એટલે તમને એની અમને તો અમારાથી બહુ જુદા ગેપ વાળા માણસો ની જોડે અમને જીવન જીવડાવતા બહુ તકલીફ પડે છે કે બહુ બહુ બહુ અમારા ટેસ્ટથી ગેપ મોટી પડે તો બહુ આ રમકડા જેવા નાના નાગોડિયા છોકરા જોડે તમને ફાવે છે કેમ મને મને એ મને બહુ વખત વિચાર કરવાનું મન છે હવે કાઉન્ટર બુલિયાના સેટ રાખીએ છીએ એટલા બધા સેટ રાખીએ છીએ જે માણસ જે આવ્યો એવી કાઉન્ટર બુલી ગોઠવી દે હા એ જરા જલ્દી એ ત્યારે પહેરી ખાધા પણ જોડે એની ચાવી મારે ખાસ જવો છે, મને બહુ તકલીફ પડે છે. સંત થઈ જાય તો બહુ તકલીફ પડે. બાઇક આવે ને, હા કરે છે, મારે જોડે વાતચીત કરવું. તમને તમને પછી તમારી ઇક્વલ પૂરી થઈ, મને સુખ મેળવવા માટે બધાને પોતાના મિત્ર હોવા સમકક્ષા નું તમારે ક્યાંથી લાવવાનું દાદા? આ તો તમે પૂરી નાખીને ચલાવ્યું, આ તો તમે પૂરી નાખીને ચલાવ્યું. પણ તમે કોઈ તમારું સમકક્ષાનો હોય, જેમ મારો મિત્ર હોય મારી કક્ષાનો, તો મને આનંદ આવે. બરોબર, એવું સમકક્ષા વાળા માટે તમે શું કરો? તમારો સમકક્ષા તો પૂરી નાખવાનો મળે જ નહીં. આને સમકક્ષા હોતી નથી, અજોડ કહેવાય. તમે એકલા એકલા એકલા કેમ ના રહ્યા કરો મને? તમારી અજોડ કક્ષામાં જ રહેવાનું ગમે છે તમને? કોઈ કઈ કઈ પાછળ કક્ષા વાળો તો આવો ને. આ તો બધી પૂરી નાખના કરવાની. નાની પૂરી વાળા કોઈ આવે છે એમ પૂછ તમારા? કોઈ નાની પૂરી સાવ ઓછી નાની પૂરી નાખે. અને જે શિષ્ય થાય ને તે જ પોતાનો ગુરુ થશે, માટે ચાલજો. શિષ્ય થાય તે પોતાનો જ ગુરુ થશે, માટે ગુરુ પણ કરી બેસ્યો નહીં. પેલા શિષ્ય થયે શું અમને ફાયદો થાય? પેલા ને ફેરતા પેલા ના ગુરુ થઈ બેઠા હોય અડચણ આવે ત્યારે પૂછતા આવું પડે. તમે બેઠો નહીં, તમે એના શિષ્ય થયા હો, તમે શિષ્ય થઈ પડ્યા હોય તો પછી એને શિષ્ય થયો માટે એને ગુરુ, એનો ગુરુ કહેવાય. કારણ કે એની પાસે ના લીધું, પોતાનું ના આપ્યું. હું આપવા તૈયાર હોય પડે લેટ નહીં ને, એના કરતા હું લાવું શું ખોટું? દેવનું ધોઈ દેવું, બંને નું ધોઈ દેવું, એના કરતા હું લઈ લઉં શું ખોટું? એટલે બે ધોઈ જવા તૈયાર થઈ જાય. કાલે કોઈ કે છે કે આ ગધેડા નો મારી ફ્રેન્ડ જોડે બેસી રોકડી તો બેસી રહી તો ચા પીએ હું. અમને રોગ ઉભો ના થાય, જે સંસાર રોગ જગત ને ઉભો થાય એ અમને ઉભો ના થાય. મારી ને ઉભો થાય તમને થાય તમે મળ્યા હોય ને તો તમારો એક અક્ષર જવાબ આપી શકે. એક અક્ષરે તમારો જવાબ આપી શકે? હા જવાબ આપે છે. બધા સિરિયો ટાઈપ આપી શકે ને? સિરિયા સિરિયા કર્યા કરે. હા એકાદ જણે બધું છે આ જવાબ અમે સમજતા નથી, મને સમજાયા જવાબ છે. આ તમારી લાઈન ના છે કારણ કે પ્રશ્ન જવાબ ના આપી શકે. બધા જવાબ ભરતા જ આપે છે, ચોપડીઓ મને આપી થાય શકે, કારણ કે તમે એમ જ સમજી બેઠા છે કે આ મુસલમાનો છે. એટલે આ જગત માં કેટલાક દુઃખ છે જ નહીં, તે દુઃખ દુઃખ રૂપે દેખાય. તેથી મારે કાઢવા છે ને, તેથી હું કઉ છું કે કાઢો, દુઃખો દુઃખો છે નહીં. આ પડવાનું મુક્તિ છે, એ પડવાનું ડાક્ટર નું ધારેલું ખબર નથી, ડાક્ટર ના બાપ નું ધારેલું ખબર નથી. હું કાપડ કરો છો, ડાક્ટર કહે છે કે મહિના બે મહિનામાં તો તમારું હાથ હવે આગળ જીવાય નહીં. આ તમારો એવું મને કહે ને કોઈ પેશન્ટ, ડાક્ટર ને આવું કહ્યું એટલે હું કહું છું ડાક્ટર ને ત્યાં કહે તમે બે મહિના પછી નહીં જીવાના, એવું કહે છે. આગળ તેના આધારે કહો છો, આવું ખવડાવી શું બહાર આવશો, તમે જો મસાવી શકતા ના હોય ખવડાવશો નહીં. શું કહે છે એમ ચોખ્ખું કહેવું જોઈએ ને, ફફડાવાની વાત નહીં, કેન્સર થયું હોય કેવું જોઈએ ને, કેવું તો કહેવાનું ના કહેવાય. હું આપું તારી સમજાય કહું છું, તારી ભાઈ ને કહે છે બે મહિના મરી જશો. એ જૂના અનુભવ ના આધારે દાદા મને ના, એ રેકર્ડ વેકડ ના જ હોય, રેકર્ડ અને રેકર્ડ ને લાગતું વસ્તુ નથી. રેકર્ડ ને લાગતું વસ્તુ નથી એવું કહેવાય નહીં. મારું શું કહેવાનું કહેવાય નહીં, ભાઈ ભવિષ્ય માં વ્યક્ત છે. પછી પેલા એમને મરી જાય ને, હું મારી પાસે આવત પછી જાય બધા લોકો ખબર પડે બધા મારેલા ખોટી માંડે કે રોંગ જેવી વસ્તુ જ નથી. તમે તો એવું કહેતા હતા ઉભા, તમે તો કહેતા કે દુઃખો સાચા છે અને સુખો કલ્પના વાળા છે. દેખેલું અનુભવ નથી આવતું, ભાષ્યમાન તમારે ગયા પછી એટલે આખી રાત ભૂતના ભડકાટમાં મરી જવું સવારમાં એના જેવી વાત. મને જ કાલે એક વ્યાયામ પડ્યો હતો, મને બે કલાક ઊંઘ ના આવે. કરું કે કાલે પુના જવું છું, એટલે તો હું પુના જવું છું. તારે સાત સાડા દસે નીકળ્યા છે, પુના ગયા પણ થોડા દસ પેલા માં આ સ્ટેશન તો ભેગા નહીં થયા હોય, પણ પાછા આવે તો હું બારણું વાંચી દઈશ. પછી મને સંભળાય નહીં, હું અંદર પેલો અંદર સુઈ જવું. મને સંભળાય ને તો બોલશે શી રીતે, આ મને જ ભૂત ખુલ્લા જ રાખું છું, બારણું ખુલ્લું જ રાખું છું. એ મેં વિકલ્પ મેલું મેળું બધું વ્યવહાર માં ખોટું દેખાય છે. આ વ્યવસ્થિત જ્ઞાન હું આપનારું જતા પણ મને ભૂત તો બેઠું ભૂલી જાય એટલે આવું કોઈ ઘર બને છે બોલા વગર પણ ભૂત તો કહી જાય. વ્યવસ્થિત જ્ઞાન હું આપનારો જતા પણ એ વ્યવસ્થિત હું જાણું બધા વ્યવસ્થિત છે છતાં થોડી કોઈ પણ કામમાં વ્યવસ્થિત છે એવું આપણે માની તો ખરા, પણ પ્રયત્ન કરવા માટે થોડી ચિંતા અને થોડા ભયની તો કામ કરવા માટે જરૂર રહેશે જ. એટલે ભય આવી ઉભો જ રહે. હા જો પોતાને ભય વગર હોય તો તું લાંબાથી ઊંઘી જઈએ અને શું લાંબુ છે ને હુવા એવું છે નહીં. આ જગત પોતે છે જ અમાર, પોતે છે જ નહીં અમાર. આ આખી ડ્રામામાં પોતે છે જ નહીં. જાય બાળક બાળક મને સંભળાશે નહીં. અમારે આવું બનતું નથી, પણ કાલે આ બન્યું તે મેં જોયું. કારણ કે જે વેદના ભોગવાની છે એ સુખો જ ના થાય. કાલે અમારે વેદના એટલે આવું છે આ ખેલ બધો જગત નો ખ્યાલ. બધા માસમાં ને શું લાગે વ્યવહાર નીકાળી બધા હાથું લાગે કે ના લાગે? હે હવે અહીંથી પાછળ જઈને પડે બતાડીએ તો પછી એનું જજમેન્ટ કોણ આપે? આ બે માં હાથું કોણ? આપણું કહ્યું કે વ્યવહાર નીકાળી છે એ કે છે કે એવું બધું ખોટી વાત છે. હવે જજમેન્ટ કોણ કરે? હવે રાખે એ જજ. ના અમે જજમેન્ટ થતું હતી અમે ત્યાં હોય તો જજમેન્ટ થતું હતી. અમે એટલું જ જાણીએ કે આ વ્યવહાર નીકાળી છે એવું બીજા કોઈ માણસ કે છે. આ વાક્ય મને બહુ ગમ્યું. આ તો હું જાણું કે આ દાદા મેં છે. શું સમજ્યું? અરે આ ચોપાસ બજે મહારાજ કે છે આ તો તદ્દન વાત ખોટી. એટલે હું સમજુ કે સાબરમતી સ્ટેશન છે. ગાડી આવશે આ પેલા સ્ટેશન એ વાત છે. બધાને લાગુ ના થાય. બધાને લાગુ થાય તમને કેમ લાગે? હે પણ અમે બધા સમજી દઈએ. પેલો કે તદ્દન વાત ખોટી રહી. હા બરોબર હું કયું સ્ટેશન સમજી જ કયા સ્ટેશન ગાડી કઈ છે. પછી મારે ઝઘડો ક્યાં રહ્યો? એનો વ્યૂ પોઈન્ટ છે. એનો વ્યૂ પોઈન્ટ છે. એનો વ્યૂ પોઈન્ટ છે. ના વ્યૂ પોઈન્ટ નહીં, કયા સ્ટેશન ગાડી ઉભી રહી છે મને દેખાય તો પછી ભાગી રહ્યો ક્યાં રહ્યો. અમારી બધી કોઠવી જાય ને તો અમારા બધા કોન્ફ્લિક્ટ ઓછા થશે. મને અમારી દ્રષ્ટિ છે ને તમારી માફક છે ને તમારી દ્રષ્ટિ છે ને દાદા તદ્દન હંમેશા ફ્રેશ હોય છે. એટલે વિચાર છે કે જૂનું નથી હોતો. બધા જૂના વિચારો હોય છે. જેટલો જૂનો એટલો સારો. એટલે જૂનો એટલે ઘરડો નકામો હોય છે એ વિચાર. અને એનામાં કોઈ જાતની તાજગી નથી હોતી. એ તમારા બધા વિચારમાં છે ને દાદા તદ્દન ફ્રેશનેસ હોય છે. એ ક્યાંથી આવે છે? એ કેટલી ખોટે થાય છે. તમારે એવું છે ને આનો ઉપાય બીજો કશો નથી. આપણે જયારે દહીં વલોઈએ દૂધ ને આખરી ને એમાં કોઈ દાડો વરે નહીં. મારી જોડે બેસ બેસ કરશો તો તમારી શક્તિ ઉત્પન્ન થશે. સીધી ડિરેક્ટ ડિરેક્ટ શક્તિ ઉત્પન્ન થાય. ખાલી બેસવાથી ગપ્પા માર પછી હું ઉભો પીયા કરું તો ગપ્પા માર્યા કરું. એના શક્તિ ઉત્પન્ન થઈ જાય. બરાબર. પેલા મુસલમાને પેલા મુસલમાન આપણે પૂછ્યું હતું કઈ ગામ ગયા હતા? આપણે અહીંયા બિહાર. નહીં પેલો મુસલમાન મારી જોડે આવી બેઠો હતો. ગાડીઓ ત્યાં સાબરમતી ઉભી રહી છે. પછી હવે એને નિકાલી કેમ કરાય? અહીંથી જવું તો રહ્યું જ ને. કોલસા લેવા પડશે, પાણી લેવું પડશે. આ દાદર વાળો નિકાલી કે વખતે કે ચાલ ને આવે થોડાક કોલસા નંબર ધીમે ધીમે લઈ જઈશું. અરુણાબેન પૂછે છે કે આપે વ્યવહાર ને નિશાની કયો એ બરાબર છે, પણ એમાં કોઈ ક્યાંક અનૌપચારિક વ્યવહાર થાય હોય છે તો ત્યાં આગળ ચાર્જિંગ ભયસ્થાન કયા આપે છે? ચાર્જ થઈ જાય એવા અમારા ભયસ્થાનો કયા? ચાર્જ થાય એવા ભયસ્થાન હોતા જ નથી, પણ ચાર્જ નું શંકા પડે ત્યાં આગળ ચાર્જ થઈ જશે. શંકા પડે તે ભયસ્થાન ચાર્જ જ વાળું માનવું. શંકા એટલે કેવી શંકા? ઊંઘ ના આવે એવી શંકા. વ્યવહાર નીકળી છે એટલે મૂળ વાત તો દાદા પછી ડિસ્ચાર્જ ની અંદર આપણે ભાવ મન પર જ આવીને રહ્યું ને, તો ડિસ્ચાર્જ ડિસ્ચાર્જ રૂપે જોવાનું. ઠીક છે, આપણે જ્ઞાન પછી નો પુરુષાર્થ કયો? ભાવ મન ઉપર છોડી દેવાનું કે પસ્તાવો કરવાનો? ભાવ મન હોતો જ નથી, પણ ભાવ મન જયારે કાચું અજ્ઞાન હોય ને તેને ભાવ મન હોય વખત ની જરાક એવું હોતું નથી. કાચું હોય કચાચ વાળું જ્ઞાન હોય, આ જ્ઞાન પૂરું સાંભળ્યું ના હોય, પૂરું બોલ્યો ના હોય, તેનું કાપી પડી જાય. ત્યાં નવું એન્જિન ચાલે નહીં, નવી એન્જિન ચાલુ ના થાય. પસ્તાવો એકલો કરવાનો છે, પસ્તાવો તે આપણે નહીં કરવાનો. તમે વડો તો ફરિયાદ ના કરે એમ શું કારણ? જાગૃતિ છે, ઘર બાર છોકરા પૈસા એમાં તેમાં નોકરીઓ વેપાર ધંધા માન તાન માન માં તાન માં બધામાં જાગૃતિ રહે. અને સાચી જે વસ્તુ છે ત્યાં જાગૃતિ જોઈ નથી. બધા ભગવાને કહ્યું કે આખું જગત ઊંઘે છે, કે પોતાના હિતા હિતનું ભાન બન્યું છે, પોતાનું હિત તેમાં છે અને અહિત તેના છે તેનું ભાન નથી. એને કરવું પડે કે નહીં કરવું પડે? કરવું જોઈએ, હે કરવું જોઈએ. આ બધા હિસાબ આપડે ભોગવવા પડશે. જેટલા બંધવા એ તબ જ છે, જેટલી મજબૂતી હોય તબ જ છે. સહન ના થાય ને રડાય કરે એના કરતા ત્યારેથી જ ખેતી ને જ વાંચજો. વાંધવાત પડશે છોડવાત પડશે ને બધા ક્યાં રહેશે બેન બોલો. જાતે આપી ના શકો પણ નિમિત્ત બતાડો નિમિત્ત ભેગું થાય આપણું કામ થઈ જાય. પછી વાંચર બાંધર રાખી છે વાંચર બાંધર કલાકમાં તો બધું બોલે ચાલે બધું એનું ઓળખાણ થઈ ગયું એટલે આપણું કામ થાય તો આપણું થાય નહીં તમે ચિંતા છૂટે ચિંતા થોડે ગમે જ ના તમે પછી બહુ મજા આવે હે બહુ મજા આવે ચિંતા જાય બહુ મજા આવે અમે ચિંતા સુધી કઈ મજા નહીં થાય આ બધા ચિંતા સુધી કઈ નહીં મજા આવે છૂટી નથી છૂટી ગઈ છૂટી ગઈ છે હું જાણું એ જાણે ચિંતા છૂટી ગઈ એની મજા જુદી હોય નરેખર છૂટી હોય તો મજા જુદી હોય ચિંતા સુધી ચિંતા જેને ચિંતા કહેવા એ છૂટી ગઈ બળતરા આ બીજામાં અમારી આજ્ઞામાં રહે નહીં એટલે મજા કીધે બધું છે હવે આજ્ઞામાં રહેવા એવા કારણો હોય છે પણ એ કારણો એટલો જોરદાર નથી જો આપણે પુરાતન હોય તો બધા ભૂત નાખી જાય એવા નહીં તો આપણે પુરાતન ના હોય ને તો રાતે અહીં આગળ એમ ચારો પકડે નહીં તો આ ચિરાતન ઉંડવા ના દે તો ત્યાંથી લાગે છે ચારો પકડે ને જોડે ત્યાં જ બંધાતા અટકે ચિંતા વાળા કર્મ બંધાય રસી જઈને કર્મ નહીં બંધાવાનું નવા ન બંધાય હે નવા બંધાય નહીં નવા બંધાય નહીં જૂનો ડિસ્ચાર્જ થાય નવું ચાર્જ ના થાય તમારે નવું ચાર્જ પાડે તો ચાય તમે જાતે પીવો છો નાસ્તા તમે જાતે કરો આપણે કોણ છે જાણીએ અનંતકાળથી જ્યાં મોક્ષ મળતો હોય તે ક્ષેત્રમાં જવું પડે ક્ષેત્ર તમારી ઈચ્છા ખરી મારી રીતે સમજાવવાની? આજે જવાની ઈચ્છા છે. મીઠું નાખી દે એને વાઈફ છે, બેઠા છે. એમને જૈન ધર્મ નો બહુ જ આપણે ધારીએ કે નથી બાંધવા, છતાં બી બંધાઈ જાય એમ કે સંસારમાં રહે એટલે બંધાય જ ને. આપણે ધારીએ કે નથી બંધાવા તો બંધાઈ જાય. તો પછી એનો ઉકેલ જ આવે ને. દીક્ષા લેવો ને એટલે સુધી જવાય. હા, ભારે તો અત્યારે તૈયાર ઘણી વાર કીધું. તૈયાર છે, બહુ વાર કહ્યું છે, ઘણી વાર કીધેલું છે. આગળ સાધુજી મહારાજ પાસે જ હું ભણી છું, આ બધો મને ખ્યાલ નથી. આપે કહ્યું સાધુ બહુ જેવો સંબંધ જેવો છું ત્યાં આ સંસારમાં કર્મ છૂટે એનું નામ જૈન ધર્મ. બરાબર છે, સંસારમાં કર્મ છૂટે એનું નામ જૈન ધર્મ. કર્મ છૂટે કેવી રીતે? કારણ કે અહંકાર જાય તારે. તમારે અહંકાર જતો રહ્યો છે. જ્ઞાની હોય જાણે ને, આપણે આપણું ન જાણી શકીએ. એ તો જ્ઞાની હોય જાણી શકે, આપણે આપણું ન જાણી શકીએ. શું નામ તમારું? પ્રભાબેન. પ્રભાબેન. હા, પ્રભાબેન. આમાં પતિ માણસ બેઠો એમ કે તમારે અટકલ નથી, મૂર્ખ જેવા ગધેડો છે, અટકલ જેવા વગરના છે. તો પતિ અસર થાય કે ના થાય તમને? ખોટ વાત થઈ જાય થોડી, કોઈ બી એમ સમજીએ કે આ બધું ખોટું છે. કોક વાર થોડી થઈ જાય, કોક વાર થોડી થઈ જાય પછી એમ સમજીએ કે આ બધું ખોટું છે એટલે જતું કરીએ. પણ અસર થાય ને? થોડા વાર પૂરતી રહે. હા, બસ હવેથી અસર થાય. થાય ખરી, અસર થાય એટલે કર્મ થાય. હા, એ તો બરાબર છે. પણ પછી આપણે એમ માનીએ કે ખોટું છે પછી જતું કરીએ. હેરાન કરતા નથી પેલા બી સંસાર ભરીને કરી લો. ત્યાગમાં તો અત્યારે ત્યાં જ્ઞાન સિવાય કચાયોનું વાતાવરણ થઈ ગયું. શું થયું છે? કચાય અહીં કચાય, અહીં હોય તો અહીં કચાય. તેમાં આપણે શું શું કરવા? જય સત્યા રાય ચંદ, જય રાય ચંદ, નમો વિતરા ગાય, નમો જય. પ્રગટ ને ક્યાંથી માં અવતારી ને ક્યાં પ્રગટ ના હોય ના ચાલે? પ્રગટ જ્ઞાન અવતાર પ્રગટ હોય તો ના હોય તો જ્ઞાન ના થાય, કામ ના થાય. કોણ સિક્કો મારી આલે? જ્ઞાની. હા, પ્રગટ ના હોય તો હજી કોઈ સિક્કો મારે કોણ? ના ચાલે, બીજા મારે તો ચાલે નહીં. હા, જ્ઞાની નો સિક્કો લાગે તો ચાલે, જ્ઞાની નો સિક્કો મારે તો ચાલે. સિક્કો રાયચંદ્ર ખરો આવી ગયો છે. ધર્મ મૂળ ધર્મ ધર્મ એમાં કોઈ ભેદભાવ નહીં, ધર્મ એટલે ધર્મ. હા, બે પ્રકારના ધર્મ જગતમાં ચાલે છે. જગતમાં જે ચાલે છે ધર્મ, એ પૌગોલિક ધર્મ છે. કેવો છે? પૌગોલિક ધર્મ ની વાત નહીં. હા, સ્વધર્મ, આત્મધર્મ, આત્મધર્મ. હા, એનું મૂળ પોતાનું અજ્ઞાન દૂર થવું. એ શું થયું? અજ્ઞાન દૂર થવું છે તો એનું મૂળ ચાલુ થઈ ગયું, પછી ઉભા મારે. લોકો કે શું કે છે, ધર્મ ની ભાષામાં મૂળ લોકો શું કે છે? આપણા જે ધર્મી લોકો છે, એ ધર્મી લોકો શું કે છે? શું કે છે? કે દયા ધર્મ કો મૂળ હે. દયા ધર્મ એ મૂળ નો જે છે ને, એ પૌગોલિક ધર્મ. પૌગોલિક ધર્મ, હા, પૌગોલિક ધર્મ ની દયા મૂળ છે. દયા તો અહંકારી ગુણ છે. શું છે? આત્મિક ગુણ. ના, આત્મિક ગુણ તો કરુણા હોય. કેવું? કરુણા. આત્મામાં હિંસા અહિંસા દેવ ના હોય ને, દયા નિર્દયતા દેવ ના હોય. ખબર પડે ને? જ્યાં દયા હોય ને ત્યાં નિર્દયતા હોય જ. સિદ્ધનાથ ભગવાન ના સ્વરૂપ માં પરદુખ છે જેને રીઝે છે. પરદુખ છે જેની ઈચ્છા કરુણા આવી બી હોય, અને પરદુખ ને પરકારના દુઃખ જોઈને આમ અનંત થાય છે. રાજી થાય છે, રાજી થાય છે. એ તો તમે અધોગતિ ના નિશાની, એ તો રૌદ્ર ધ્યાન કહેવાય. પણ એમાં એક અને આ દયા ભયા, તો દયા ધર્મ મૂળ તો છે કે આ જગત માં ધર્મ કરવો છે તો દયા મુખ્ય હશે તો ધર્મ થશે. પણ જયારે મોક્ષે જવું છે ત્યારે કરુણા જોશે. શું છે? કરુણા. હા, દયા તો આપણે જે સારું બોલે આપણી જોડે તેની જોડે દયા રાખીએ, જો અવરું બોલે તેની જોડે શું કરીએ? બોલે જે બોલી જાણીએ એની સાથે આપણે સારું રાખીએ. પણ બોલી ને જાણતો હોય, હું દાખલો આપું એનું ઉદાહરણ. એક આવતો બહુ અધોગતિ મજા આવે ને, મગજ જડ થઈ જાય. જેટલી હિંસા કરશો પછી એકેન્દ્રી ની કરશો તો મગજ જડ થશે, બે ઇન્દ્રી ની કરશો, ત્રણ ઇન્દ્રી ની કરશો, ચાર ઇન્દ્રી કરશો, મગજ જડ થયા. અને જે હિંસા અહિંસા હશે તો મગજ ખુલ્લું ખુલ્લું થશે. શું છે? મગજ ખુલ્લું થશે. અહિંસા હશે એટલા હિંસા હશે તેટલું મગજ જડ થયા. આ થોડો ઘણો હિંસા નો ભાવ નથી જૈન માં, તેથી એમના મગજ બહુ સારા ચાલે છે. હિંસા તો બહુ નુકસાનકારક, બહુ નુકસાનકારક. કારણ કે ભગવાન ને હિંસા કરે છે. કઈ પણ જેની હિંસા કરે છે ભગવાન ની હિંસા છે. આપે તો આત્મા સર્વ માં આત્મા દેખો. હા, બધા હોય બીજું ગણપણ માં ખરું પામી ગયા. દીકરી જડે આમ આ મુસલમાનની દુકાન હોય ને, જસ્ટ પેલા મુસલમાન શાક વેચાય છે તે દુકાનો જુએ ને તો ચીતરી ચડે. શું? પણ આપણે આત્મા જોઈએ એટલે ચીતરી ચડે. ધ્યાન તો આત્મા દેખાય, દેખાય છે ને? પૂછવું મરી ગયું તું મરી. અને પેકિંગ ને માની બેઠા છે, મોજ ગયેલા એ ભૂલ તે નાની ખુની કહેવાય. તરત ડાક પડે, તરત ધોઈ નાખવું પડે. તે તરત ધોઈ નાખે છે. કઈ કસાય ઉત્પન્ન થયો, કદી થયું, એ તરત ધોઈ નાખવાનું. સાફ ને સાફ ને શુદ્ધ શુદ્ધ રાખવાનું. તમે 12 મહિને કરો એક દાડો, તે લુગડા આખું લુગડું બોલી નાખે. તારે કેટલા પ્રતિક્રમણ થાય છે? વ્યક્તિગત કોનું કરવું પડે કે જેની જોડે આપણને થતું હોય? સામૂહિકમાં તો આપણે પૂર્વ ભાવના કર્યા હોય, બીજા બધા કર્યા, ઓળખતા ના હોય, આખરે તમને કઈ વાગ્યું મારાથી એવું તમે જાણતો ના હોય, એ બધું સામૂહિક. અને હું જાણતો હોઉં કે મારાથી તમને પગ લાગ્યો છે, એ તો પછી હું વ્યક્તિગત કરું. તરત જ કરી નાખું છું. આપણે જાથું પ્રતિક્રમણ કહીએ છીએ, સામૂહિક પ્રતિક્રમણ. બોલું, જાથું પ્રતિક્રમણ એ સામૂહિક, એ સામાયિક. તમે આવું સામાયિક પ્રતિક્રમણ પ્રતિક્રમણ નથી કરતા? નહીં, કેવું કહ્યું તું કે આ બે ને એ બધું મારું નથી, એવી રીતે સામાયિક કહ્યું તું? પણ સાહેબ, સૂત્રમાં બધું આમ જ બોલતી છીએ, પણ વર્તનમાં નથી રહેવાનું મુકાતું. સૂત્ર જયારે સામાયિક લઈ છીએ ને ત્યારે આવી હોય આપણે, આપણે આ જ્ઞાન લીધેલું, જ્ઞાન લીધેલું સામાયિક કાય ઉત્સર્ગ પૂર્વક કરે, કાય ઉત્સર્ગ પૂર્વક, કાય ઉત્સર્ગ પૂર્વક આપણે સામાયિક કરે, બહુ કિંમતી, બહુ કિંમતી. અરે આપણા તો આ જે અંદર ત્યાં પ્રતિક્રમણ કરે છે ને, બહુ કિંમતી. બબ્બે ત્રણ ત્રણ કલાક સુધી તો જગત જગતનું યાદ જ ના હોય કશું, અને ક્યાંય મય દેશો જ દેખાયા કરે, ત્રણ ત્રણ કલાક સુધી દોષો દેખાયા કરે. કેટલા કલાક ટાઈમ કરી દે કોઈ પ્રતિક્રમણ કહેવાય, અને આ નિર્જીવ પ્રતિક્રમણ કહેવાય. આનું પુણ્ય બંધાય, નકામું જાય નહીં, પુણ્ય બંધાય. કહ્યું ને, ત્રણ દસ 1977 ધીરાનીબેન ઠક્કર ના ઘેર વડાલા કરો એટલે ઉપયોગથી ખરેખર દેખાય છે. યાદ કરવાથી તો વાર ના પડે, તો ઉપયોગથી જ દેખાય છે. યાદ કરવામાં તો આમ કરવું પડે, યાદ કરવાથી તો આવરણ આવ્યું છે. આવરણ આવે તો યાદ કરવાનું હોય, આના તો ઉપયોગી છે એટલે દેખાય છે. આપણે ફલાણા દિના ભંગે થઈ જાય એટલે ભાગ કરવી પછી ભાગ કરવા યાદ થાય. યાદ કરવાનું તો આપણા કશું છે જ નહીં, યાદ કરવાનું એ તો મેમરી ને આવી ને બુદ્ધિ ને આવે ને દાદા, હે બુદ્ધિ ને આવી ને મેમરી ને બુદ્ધિ મેમરી ને આવી યાદ કરવાનું. મેમરી એટલે એ કલાક સુધી યાદ ના આવે. આવરણ બધું હોય ને લાંબુ વાદળ તો કલાક સુધી યાદ ના આવે. યાદ આવ્યો ને પછી કલાક સુધી પછી આમ આમ વિચારો તો વાદળ લાંબુ હોય, જય મોટું લાંબુ વાદળ આવે ને કલાક સુધી દેખાય નહીં. જય કોઈ ઘરે 5 મિનિટમાં દેખી જાય તો 2 મિનિટમાં દેખી જાય. એ સ્મૃતિમાં નહીં આવે ખબર, અનુભવ નથી એ યાદગીરીમાં અનુભવ આવે ને. તમે યાદગીરીમાં અનુભવ આવે, ભૂલી જાય, ભૂલી જાય પછી કલાક સુધી ખબર ના પડે. યાદ કરવા માંગો તો ના થાય. કેટલા દાદા વિધિ યાદ આવે તો અડધી વિધિ થાય, પ્રાપ્તિ પૂરી ના થાય. એ શું કરે છે? એકાગ્રતા કરે. શું એકાગ્રતા થી હંમેશા આવરણ તૂટે. નિયમ એવો છે કે બધું લાંબુ આવરણ થાય તો એકાગ્રતા તૂટે. જે 1.5 કલાકમાં થાય એવું હોય તો એકાગ્રતા ફર્સ્ટ નું થતી જાય. જય સચિદાનંદ. સચિદાનંદ સ્વામી પેલા પરગોટા કોણ બનાવતું છે? પ્રકૃતિ બંધાય, કેટલાક મોટો થઈને અહીં છૂટી જાય, કેટલાક બધી એવી રીતે પ્રગતિ બની જાય. તો માણસ જાતિ એટલી જ, બધા જીવોમાં માણસ જાતિ એટલી જ એવી છે કે જેને અહંકાર નો ઉપયોગ કરવા માંગે, અને તેથી જ આ ગુંચાઈ છે બધું.